पातालखंड अध्याय त्रण श्रीरामनो नगर प्रवेश माताओं ने मळवू राज्य ग्रहण करवू तथा राम राज्य नी सुव्यवस्था। शेष जी कहे छे पोतानी जन्मभूमि ने जोईने भगवान श्री रामचंद्र जी ने बहु प्रसन्नता थई। आ बाजु भरते पोताना मित्र ने मंत्री सुमुख ने अयोध्या में सार्वजनिक उत्सव करवानो प्रबंध करवा माटे नगर में मोकल्या। भरत जी बोलिया, नगर ना बधा लोको तरत ज श्री रघुनाथ जी ना आगमनो उत्सव आरंभ करे, दरेक घर ने शणगारवामां आवे, रस्ताओ वाळी जुड़ी ने साफ करवामां आवे अने ते रस्ताओ पर चंदन मिश्रित जलनो छटकाव करीने तेमना पर फूल पाथरवामां आवे, दरेक घरना आंगणामां विविध प्रकारनी ध्वजाओ फरकाववामां आवे, प्रकाशनो प्रबंध करवामां आवे अने सर्वतो भद्र वगैरे चित्र अंकित करवामां आवे। श्रीरामनो आगमन सांभळीने हर्षित थयेला लोको मारा कह्या प्रमाणे नगरनी शोभा वधे ते माटे जरूरी लागे ते करे। शेषजी कहे छे, भरतजीना वचन सांभळीने मंत्रवेताओमां श्रेष्ठ सुमुखे अयोध्यापुरीने अनेक प्रकारनी सजावट अने तोरणो द्वारा सुशोभित करवा माटे नगर में प्रवेश करियो। नगर में जईने तेणे बधा लोको में श्रीरामना आगमन महोत्सव की घोषणा करावी दीधी। लोकोए जारे सांभळ्युं के श्री रघुनाथ जी अयोध्यापुरनी निकट आवी गया छे त्यारे तेमने बहु हर्ष थयो, केम के ते बधा पहला भगवानना विरह में दुखी थईने पोताना सुख भोगनो परित्याग करी चूक्या हता। वैदिक ज्ञान थी संपन्न पवित्र ब्राह्मण हाथ में दर्भ लईने धोती अने उपवस्त्र थी सज्ज थईने श्रीरामचंद्रजीनी पासे गया, जेमणे युद्ध में अनेक वीरो पर विजय प्राप्त कर्यो हतो। तेवा धनुषधारी श्रेष्ठ अने वीर क्षत्रिय पण जेमनी समीप गया धन धान्य थी समृद्ध वैश्य पण सुंदर वस्त्र पहेरीने महाराज श्रीरामनी पासे उपस्थित थया। તે સમયે તેમના હાથ સોનાની મુદ્રાઓથી શોભી રહ્યા હતા તથા તે શુદ્રો કે જે બ્રાહ્મણોના ભક્ત પોતાના વર્ણના આચારમાં દ્રઢપણે સ્થિત અને ધર્મકર્મનું પાલન કરનારા હતા અયોધ્યાના સ્વામી શ્રી રામચંદ્રજીની પાસે ગયા। વ્યવસાયી લોકો જે પોતપોતાના કર્મમાં સ્થિત હતા તે બધા પણ ભેટ આપવા માટે અનેક પ્રકારની વસ્તુઓ લઈને મહારાજ શ્રીરામની પાસે ગયા। આ પ્રમાણે રાજા ભરતનો સંદેશો સાંભળીને આનંદના પૂરમાં ડૂબેલા નગરવાસી વિવિધ પ્રકારના કૌતુકો કરતા પોતાના મહારાજની પાસે આવ્યા। ત્યાર પછી શ્રી રામચંદ્રજીએ પણ પોતપોતાના વિમાન પર બેઠેલા બધા દેવતાઓની સાથે મનોહર રચનાથી સુશોભિત અયોધ્યાપુરીમાં પ્રવેશ કર્યો। આકાશ માર્ગે વિચરણ કરનારા વાનર પણ ઉછળતા કૂદતા શ્રી રઘુનાથજીની પાછળ પાછળ તે ઉત્તમ નગરમાં ગયા। તે સમયે તે બધાની અલગ અલગ શોભા થઈ રહી હતી। થોડે દૂર જઈને શ્રી રામચંદ્રજી પુષ્પક વિમાનમાંથી ઉતરી ગયા અને તરત જ શ્રી સીતાની સાથે પાલખી પર બેઠા। તે સમયે તેઓ પોતાના સહાયક પરિવાર દ્વારા ચારે બાજુથી ઘેરાયેલા હતા। જોર જોરથી વાગી રહેલા વીણા નગારા અને શરણાઈઓ વગેરે વાજિંત્રો દ્વારા તેઓ બહુ શોભી રહ્યા હતા। સૂત માગદ અને વંદીજન તેમની સ્તુતિ કરી રહ્યા હતા। તે બધા લોકો કહેતા હતા, રઘુનંદન તમારો જય હો, સૂર્ય કુળભૂષણ શ્રીરામ તમારો જય હો, દેવ દશરથ નંદન તમારો જય હો, જગતના સ્વામી શ્રી રઘુનાથજી તમારો જય હો। આ પ્રમાણે હર્ષથી પૂર્ણ નગરજનોની કલ્યાણમય વાતો ભગવાનને સંભળાઈ રહી હતી। તેમના દર્શનથી બધા લોકોના શરીરમાં રોમાંચનો અનુભવ થઈ રહ્યો હતો। ક્રમશઃ આગળ વધતી ભગવાનની સવારી ગલીઓ અને ચાર રસ્તાઓથી સુશોભિત નગરના રાજમાર્ગ પર આવી, જ્યાં ચંદન મિશ્રિત જળનો છટકાવ કરવામાં આવ્યો હતો અને રસ્તા પર ફૂલ બિછાવવામાં આવ્યા હતા। તે સમયે નગરની થોડી સ્ત્રીઓ બારીઓ અટારીઓમાં ઊભી રહીને ભગવાનની મનોહર છબીને નિહાળતી રહીને પરસ્પર કહેવા લાગી, નગરવાસી સ્ત્રીઓ બોલી, હે સખીઓ, વનવાસી ભીલોની કન્યાઓ પણ ધન્ય થઈ ગઈ જેમણે પોતાની આંખો દ્વારા શ્રી રામચંદ્રજીના મુખારવિંદના મકરંદનું પાન કર્યું છે। પોતાના સૌભાગ્યથી તે કન્યાઓએ મહાન અભ્યુદય પ્રાપ્ત કર્યો છે। આરી વિરોચિત તેજથી યુક્ત શ્રી રઘુનાથજીના મુખ સામું તું જુઓ, જે કમળની સુંદરતાને લજવનારા સુંદર નેત્રોથી શોભી રહ્યું છે, તે મુખને જોઈને ધન્ય થઈ જશો। અહો, બ્રહ્મા વગેરે દેવતાઓ પણ જેમના દર્શન કરી શકતા નથી, તે જ આજે અમારી આંખોની સામે છે। ખરેખર અમે લોકો બહુ ભાગ્યશાળી છીએ। જો તેમના મુખ પર કેવું સુંદર હાસ્ય છે, મસ્તક પર મુગટ શોભી રહ્યો છે, તેમના લાલ લાલ હોઠ બપોરિયા ફૂલની અરુણ શોભાને પોતાની શોભાથી તિરસ્કૃત કરી રહ્યા છે, તથા તેમનું સુંદર નાક કેટલું મનોહર લાગે છે। આ પ્રમાણે વિશેષ પ્રેમના કારણે આવી વાતો કહેનારી અયોધ્યાની સ્ત્રીઓ ભગવાનના દર્શન કરીને પ્રસન્ન થઈ ગઈ। ત્યાર પછી જેમને જેમનો અતિશય પ્રેમ હતો, તે નગરવાસી લોકોને પોતાના દૃષ્ટિપાતથી સંતુષ્ટ કરીને સંપૂર્ણ જગતને મર્યાદાનો પાઠ ભણાવનારા શ્રી રઘુનાથજીએ માતાના ભવનમાં જવાનો વિચાર કર્યો। તેઓ રાજાઓના રાજા તથા સારા નીતિમાન હતા, તેથી પાલખી પર બેસીને સૌ પ્રથમ માતા કૈકેયીના ઘરે ગયા। કૈકેયી લજ્જાના ભારથી દબાયેલી હતી, તેથી શ્રી રામચંદ્રજીને સામે જોઈને પણ તે કાંઈ ના બોલી। વારંવાર ઊંડી ચિંતામાં ડૂબવા લાગી। સૂર્યવંશની પતાકા ફરકાવનાર શ્રીરામે માતાને લજ્જિત જોઈને તેને વિનયયુક્ત વચનો દ્વારા સાંત્વના આપતા કહ્યું। શ્રીરામ બોલ્યા, માં, મેં વનમાં જઈને તમારી આજ્ઞાનું પૂરેપૂરું પાલન કર્યું છે, હવે કહો તમારી આજ્ઞાથી હવે કયું કાર્ય કરું। શ્રીરામની આ વાત સાંભળીને કૈકેયી પોતાના મુખને ઉપર ન કરી શકી, તે ધીરે ધીરે બોલી, બેટા રામ, તમે નિષ્પાપ છો, હવે તમે પોતાના મહેલમાં જાઓ। માતાનું આ વચન સાંભળીને કૃપા નિધાન શ્રી રામચંદ્રજીએ પણ તેમને નમસ્કાર કર્યા અને ત્યાંથી સુમિત્રાના ભવનમાં ગયા। સુમિત્રાનું હૃદય બહુ ઉદાર હતું। તેમણે પોતાના પુત્ર લક્ષ્મણ સહિત શ્રી રામચંદ્રજીને જોઈને આશીર્વાદ આપતા કહ્યું, બેટા, તમે ચિરંજીવી થાઓ। શ્રી રામચંદ્રજીએ પણ માતા સુમિત્રાના ચરણોમાં પ્રણામ કરીને વારંવાર પ્રસન્નતા પ્રગટ કરીને કહ્યું, માં, લક્ષ્મણ જેવા પુત્ર રત્નને જન્મ આપવાના કારણે તમે રત્ન ગર્ભા છો। બુદ્ધિમાન લક્ષ્મણે જે રીતે અમારી સેવા કરી છે, જે રીતે એમણે મારા કષ્ટોનું નિવારણ કર્યું છે, તેવું કાર્ય બીજા કોઈએ કદીએ કર્યું નથી। રાવણે સીતાનું હરણ કર્યું, ત્યાર પછી મેં ફરીથી તેમને પ્રાપ્ત કર્યા છે, તે બધું તમે લક્ષ્મણનું જ પરાક્રમ સમજો। આ પ્રમાણે કહીને તથા સુમિત્રાના આપેલા આશીર્વાદને માથે ચડાવીને તેઓ દેવતાઓની સાથે પોતાની માતા કૌશલ્યાના મહેલમાં ગયા। માતાને પોતાના દર્શન માટે ઉત્કંઠિત તથા હર્ષમગ્ન જોઈ ભગવાન શ્રીરામ તરત જ પાલખી પરથી ઉતરી પડ્યા અને નિકટ પહોંચીને તેમણે માતાના ચરણોને પકડી લીધા। માતા કૌશલ્યાનું હૃદય પુત્રનું મુખ જોવા માટે ઉત્કંઠાથી વ્યાકુળ થઈ રહ્યું હતું। તેમણે પોતાના રામને વારંવાર છાતી લગાડી અને ખૂબ પ્રસન્ન થયા। તેમના શરીરમાં રોમાંચ થઈ આવ્યો, વાણી ગદગદ થઈ ગઈ અને નેત્રોમાંથી આનંદના આંસુ પ્રવાહિત થઈને ચરણોને ભીંજવવા લાગ્યા। વિનયશીલ શ્રી રઘુનાથજીએ કહ્યું કે માતા અત્યંત દુર્બળ થઈ ગયા છે, મને જોઈને જ તેમને થોડો હર્ષ થયો છે। તેમની આવી અવસ્થા જોઈને તેમણે કહ્યું, એટલે કે શ્રીરામ બોલ્યા, માં, મેં ઘણા દિવસ સુધી તમારા ચરણોની સેવા કરી નથી, ખરેખર હું બહુ અભાગી છું, તમે મારા અપરાધને ક્ષમા કરો। જે પુત્ર પોતાના માતા પિતાની સેવા માટે ઉત્સુક નથી, તેને રજ વીર્યથી ઉત્પન્ન થયેલો કીડો જ સમજવો જોઈએ। શું કરું, પિતાજીની આજ્ઞાથી હું દંડકારણમાં ચાલ્યો ગયો હતો, ત્યાં રાવણે સીતાનું હરણ કરીને લંકામાં લઈ ગયો હતો, પરંતુ તમારી કૃપાથી તે રાક્ષસ રાજને મારીને મેં પુનઃ સીતાને પ્રાપ્ત કર્યા છે. આ પતિવ્રતા સીતા પણ તમારા ચરણોમાં પડ્યા છે, એમનું ચિત્ત સદા તમારા ચરણોમાં જ લાગેલું રહે છે. શ્રી રામચંદ્રજીની વાત સાંભળીને માતા કૌશલ્યાએ પોતાના પગમાં પડેલી પતિવ્રતા વહુ સીતાને આશીર્વાદ આપતા કહ્યું, માનીને સીતે, તમે ચિરકાળ સુધી પોતાના પતિના જીવન સાથી બની રહો. મારી પવિત્ર બુદ્ધિની વહુ, તમે બે પુત્રોની જનની થઈને પોતાના કુળને પવિત્ર કરો. બેટી, દુઃખ સુખમાં પતિનો સાથ આપનારી તમારા જેવી પતિવ્રતા સ્ત્રીઓ ત્રણેય લોકમાં ક્યાંય દુઃખ પામતી નથી. આ તદ્દન સાચું છે. વિદેહ કુમારી, તમે મહાત્મા રામના ચરણોનું અનુસરણ કરીને પોતાના દ્વારા જ પોતાના કુળને પવિત્ર કરી દીધું. સુંદર નેત્રોવાળી શ્રી રઘુનાથ પત્ની સીતાને આમ કહીને માતા કૌશલ્યા ચૂપ થઈ ગયા. હર્ષના અતિરેકથી તેમનું સર્વાંગ પુલકિત થઈ ગયું. ત્યાર પછી શ્રી રામચંદ્રજીના ભાઈ ભરતે તેમને પિતાજીનું આપેલું પોતાનું મહાન રાજ્ય પાછું આપી દીધું. એનાથી મંત્રીઓને બહુ પ્રસન્નતા થઈ. તેમણે મંત્રજ્ઞ જ્યોતિષીઓને બોલાવીને રાજ્યાભિષેકનું મુહૂર્ત પૂછ્યું અને પ્રયત્ન કરીને તેમના બતાવેલા શ્રેષ્ઠ નક્ષત્રથી યુક્ત સારા દિવસે શુભ મુહૂર્તમાં બહુ જ હર્ષ સાથે રાજા શ્રી રામચંદ્રજીનો અભિષેક કરાવ્યો. સુંદર વ્યાઘ ચર્મ ઉપર સાથે દીપોથી યુક્ત પૃથ્વીનો નકશો બનાવીને રાજાધિરાજ મહારાજ શ્રીરામ તેના પર બિરાજમાન થયા. તે દિવસથી સાધુ પુરુષોના હૃદયમાં આનંદ છવાઈ ગયો. બધી સ્ત્રીઓ પતિ પ્રત્યે ભક્તિ રાખીને પતિવ્રતા ધર્મમાં સંલગ્ન થઈ ગઈ. સંસારના લોકો કદી મનથી પણ પાપનું આચરણ કરતા ન હતા. દેવતા, દૈત્ય, નાગ, યક્ષ, અસુર તથા મોટા મોટા સર્પા બધા ન્યાય માર્ગ પર સ્થિત રહીને શ્રીરામચંદ્રજીની આજ્ઞાને શિરોધાર્ય કરવા લાગ્યા. બધા પરોપકારમાં રત રહેતા હતા. સૌને પોતાના ધર્મ અનુષ્ઠાનમાં જ સુખ અને સંતોષની પ્રાપ્તિ થઈ હતી. વિદ્યા દ્વારા જ બધાનો વિનોદ થતો હતો. દિવસ રાત શુભ કર્મો પર જ સૌની દ્રષ્ટિ રહેતી હતી. શ્રીરામના રાજ્યમાં ચોરીને તો કોઈ જાણતું જ ન હતું. જોરથી ચાલનારી હવા પણ વટે માર્ગોના ઝીણામાં ઝીણા વસ્ત્રોને પણ ઉડાડતી ન હતી. કૃપાનિધાન શ્રીરામચંદ્રજીનો સ્વભાવ બહુ દયાળો હતો. તેઓ યાચકો માટે કુબેર હતા. અધ્યાય 3 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.